શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંધ 21મો અધ્યાય. કદર્મજીની તપસ્યા અને ભગવાનનું વરદાન. વિદુરજીએ પૂછ્યું, હે ભગવાન, સ્વયંભૂ મનુનો વંશ ઘણો આદરણીય માનવામાં આવ્યો છે. તેમાં મૈથુન ધર્મ દ્વારા પ્રજાની વૃદ્ધિ થઈ હતી. હવે તમે મને તેની કથા સંભળાવો. હે બ્રહ્મન, તમે કહ્યું હતું કે સ્વયંભૂ મનુના પુત્રો પ્રિયવત અને ઉતાનપાદે સાતે દ્વીપોવાળી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન પોષણ કર્યું હતું, તથા તેમની પુત્રી કે જે દેવહૂતિ નામે વિખ્યાત હતી તેને કદર્મ પ્રજાપતિ સાથે પ્રણાવવામાં આવી હતી. દેવહૂતિ યોગના યમ વગેરે લક્ષણોથી સંપન્ન હતી. તેનાથી મહાયોગી કદર્મજીએ કેટલા સંતાન ઉત્પન્ન કર્યા તે સગળો પ્રસંગ તમે મને કહી સંભળાવો. તે સાંભળવાની મારી ઘણી ઈચ્છા છે. આ પ્રમાણે ભગવાન ઋચિ અને બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ પણ મનુજીની પુત્રીઓનું પાણી ગ્રહણ કરીને તેમનાથી કેવી રીતે ક્યાં ક્યાં સંતાન ઉત્પન્ન કર્યા એ બધું ચરિત્ર પણ મને સંભળાવો. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, બ્રહ્માજીએ ભગવાન કદર્મજીને જ્યારે આજ્ઞા આપી કે તમે સંતાનો પ્રજાની ઉત્પત્તિ કરો, ત્યારે તેમણે 10,000 વર્ષો સુધી સરસ્વતી નદીના કિનારે તપસ્યા કરી. તેઓ એકાગ્ર ચિત્તે પ્રેમપૂર્વક પૂજન ઉપચાર વડે શરણાગત વરદાઈ શ્રી હરિની આરાધના કરતા રહી. હે વિદુરજી, ત્યારે સતયુગના આરંભમાં કમલનયન ભગવાન શ્રી હરિએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પોતાના શબ્દ બ્રહ્મમય સ્વરૂપે મૂર્તિમાન થઈને દર્શન આપ્યા. ભગવાનની તે ભવ્ય મૂર્તિ સૂર્ય સમાન તેજોમય હતી. તેમણે ગળામાં શ્વેત કમળ અને કુમુદના પુષ્પોની માળા ધારણ કરેલી હતી. તેમનું મુખ કમળ શ્યામ અને સ્નિગ્ધ અલકાવલી વાળની લટોથી સુશોભિત હતું. તેમણે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરેલા હતા. માથા પર સુવર્ણમય મુગુટ, કાનોમાં કુંડળ અને કરકમળોમાં શંખ, ચક્ર, ગદા વગેરે આયુધ વિરાજમાન હતા. તેમના એક હાથમાં ક્રીડા માટે શ્વેત કમળ શોભતું હતું. પ્રભુની મધુર સ્મિતયુક્ત દ્રષ્ટિ ચિત્ત ચોરી લેતી હતી. તેમના ચરણ કમળ ગરુડજીની કાંધો પર વિરાજમાન હતા, તથા વૃક્ષ સ્થળ પર શ્રી લક્ષ્મીજી અને ગળામાં કૌસ્તુભ મણિ શોભતા હતા. પ્રભુની આ આકાશસ્થિત મનોહર મૂર્તિનું દર્શન કરીને કદર્મજીને ઘણો હર્ષ થયો. જાણે કે તેમની બધી જ કામનાઓ પૂરી થઈ ગઈ. તેમણે આનંદસભર હૃદયથી પૃથ્વી પર માથું ટેકવીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી પ્રેમ વિહવળ ચિત્તથી હાથ જોડીને સુમધુર વાણીથી તેઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. કદર્મજીએ કહ્યું, સ્તુતિ યોગ્ય હે પરમેશ્વર, આપ સંપૂર્ણ સત્વગુણના આધાર છો. યોગાભ્યાસ કરનારા યોગીઓ અનેક શુભ જન્મોમાં સાધના દ્વારા જેમના દર્શનની આકાંક્ષા સેવે છે તેવા આપના દર્શન આજે મને થવાથી મારા નેત્રો સફળ થઈ ગયા. હે ઈશ, આપના ચરણાવિંદ બહુ સાગર પાર કરવાની નૌકા સમાન છે. જે મનુષ્ય સંસારની કામનાઓની પૂર્તિ માટે આપની ઉપાસના કરે છે તેમની બુદ્ધિ આપની માયા દ્વારા હરાયેલી છે. કારણ કે સંસારના તુચ્છ વિષય ભોગો તો નરકમાં પણ મળે છે. હે પ્રભુ, આપ કલ્પ વૃક્ષ છો, આપના ચરણ સમસ્ત મનોરથોને પૂરા કરનારા છે. મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે, હું પણ પોતાને અનુરૂપ સ્વભાવની અને ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં સહાયક એવી શીલવતી કન્યા સાથે લગ્ન કરવાના હેતુથી આપના ચરણ કમળોના શરણે આવ્યો છું. હે સર્વેશ્વર, જીવ વાસ્તવમાં કામ વાસનાઓથી પીડિત છે. પ્રજાપતિ સ્વરૂપ આપની વેદવાણી રૂપી લગામથી તે નિયંત્રિત છે. હે ધર્મમૂર્તિ, તેનું જ અનુગમન કરતો રહીને હું પણ આપના આજ્ઞા પાલન રૂપી ઉપહારથી આપની પૂજા કરું છું. હે પ્રભુ, આપના ભક્તો વિષયાસક્ત લોકોને અને તેમના જ માર્ગનું અનુસરણ કરનારા મારા જેવા કર્મ જડ પશુઓને જરા પણ ગણતરીમાં લીધા વગર આપના ચરણોની છત્રછાયાનો આશ્રય લે છે, તથા આપના ગુણગાન રૂપી માદક સુધાનું જ પરસ્પર પાન કરીને પોતાના ભૂખ તરસ વગેરે દેહ ધર્મોનું શમન કરતા રહે છે. હે પ્રભુ, આ કાળ ચક્ર ઘણું પ્રબળ છે. સાક્ષાત બ્રહ્મ જ તેના ઘૂમવાની ધરી છે. અધિક માસ સહિત 13 મહિનાઓ આરા છે, 360 દિવસ જોડ છે, 6 ઋતુઓ નેમી એટલે ચક્રનો પરિઘ છે, અનંત ક્ષણો પળો વગેરે એમાં પત્રાકાર ધારાઓ છે, તથા 3 ચાતુર્માસ તેની આધારભૂત નાભી છે. અત્યંત વેગવાન સંવત્સરી રૂપી આ કાળક્રમ કાળચક્ર જડચેતન જગતના આયુષ્યનું છેદન કરતું રહીને ઘૂમ્યા કરે છે, પરંતુ તે આપના ભક્તોના આયુષ્યને હ્રાસ કરી શકતું નથી. હે ભગવાન, જેવી રીતે કરોળીઓ પોતે જ ઝાડને ફેલાવે છે, તેનું રક્ષણ કરે છે અને અંતે તેને ગળી જાય છે, તેવી જ રીતે આપ એકલા જ જગતની રચના કરવા માટે પોતાનાથી અભિન્ન પોતાની યોગમાયાનો સ્વીકાર કરીને તેનાથી અભિવ્યક્ત થયેલી પોતાની સત્વગુણ વગેરે શક્તિઓ વડે પોતે જ આ જગતના સર્જન પાલન અને સંહાર કરો છો. હે પ્રભુ, બ્રહ્મરૂપે સર્વવ્યાપી હોવા છતાં આપે પ્રસન્ન થઈને અમને પોતાની તુલસી માલા મંડિત માયાને લીધે પરિછિન્ન જેવી દેખાતી સગુણ મૂર્તિ રૂપે દર્શન આપ્યા છે. આપ અમને ભક્તોને જે શબ્દાદિ વિષય સુખો આપો છો, તેઓ માયિક હોવાના કારણે જો કે આપને રુચતા નથી, તો પણ પરિણામે અમારું શુભ કરવા માટે તે વિષય સુખો અમને પ્રાપ્ત થાઓ. હે નાથ, આપ સ્વરૂપથી નિષ્ક્રિય છો, છતાં પણ માયા દ્વારા સઘળા સંસારનો વ્યવહાર ચલાવનારા છો, તથા થોડી સરખી ઉપાસના કરનારા પણ પર પણ અભિષ્ટ વસ્તુઓની વર્ષા કરતા રહો છો. આપના ચરણ કમળ વંદનીય છે, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે કદર્મ ઋષિએ પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાનની ભ્રમરો સ્મિત સભર કટાક્ષથી ચંચળ થઈ રહી હતી. તેવા ગરુડ પર વિરાજેલા કમળનાભ ભગવાન પોતાની અમૃત તુલ્ય વાણીથી કહેવા લાગ્યા. શ્રી ભગવાને કહ્યું, જેના માટે તમે આત્મસંયમ વગેરે દ્વારા મારી આરાધના કરી છે, તેની વ્યવસ્થા મેં તમારા હૃદયના ભાવને જાણી લઈને પહેલેથી જ કરેલી છે. હે પ્રજાપતિ, મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ જતી નથી. વળી જેમનું ચિત્ત નિરંતર એકાંત રૂપે મારામાં જ જોડાયેલું રહે છે, તેવા તમારા જેવા મહાત્માઓ વડે કરાયેલી ઉપાસના તો સવિશેષપણે અધિક ફળ આપનારી છે. પ્રસિદ્ધ યશસ્વી સમ્રાટ સ્વયંભૂ મનુ બ્રહ્માવર્તમાં રહીને 7 સમુદ્રોવાળી સઘળી પૃથ્વીનું શાસન કરે છે. વિપ્રવર, તે પરમ ધર્મજ્ઞ મહારાજ મનુ મહારાણી શત્રુપા સાથે તમને મળવા માટે પરમ દિવસે અહીં આવશે. તેમની રૂપ યૌવન શીલ અને ગુણોથી સંપન્ન શ્યામલોચના એક પુત્રી આ સમયે વિવાહ યોગ્ય છે. હે પ્રજાપતિ, તમે સર્વથા તેને યોગ્ય છો, તેથી તેઓ તમને જ તે કન્યા અર્પણ કરશે. હે બ્રહ્મ, ગત અનેક વર્ષોથી તમારું અંતઃકરણ જેવી પત્ની મેળવવા સમાહિત ઈચ્છુક રહ્યું છે. હવે તરત જ તે રાજકન્યા તેવી જ પત્ની થઈને તમારી ઈચ્છા પ્રમાણે સેવા કરશે. તે તમારા તેજને પોતાના ગર્ભમાં ધારણ કરીને તેનાથી નવ પુત્રીઓને જન્મ આપશે, અને પછી તમારી તે પુત્રીઓથી લોકરીતિ અનુસાર મરીચી વગેરે ઋષિઓ પણ ઋષિઓ પુત્રો ઉત્પન્ન કરશે. તમે પણ મારી આજ્ઞાનું સારી રીતે પાલન કરવાથી શુદ્ધ ચિત્તના થઈને પોતાના બધા કર્મોનું ફળ મને અર્પણ કરીને મને જ પ્રાપ્ત કરશો. જીવો પર દયા કરતા રહીને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો, અને પછી સૌને અભયદાન આપીને પોતાના સમેત સમસ્ત જગતને મારામાં અને મને તમારામાં સ્થિત જોશો. હે મહામુનિ, હું પણ પોતાના અંશ કલારૂપે તમારા તેજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરીને સાંખ્ય શાસ્ત્રની રચના કરીશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, કદર્મ ઋષિ સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરીને ઇન્દ્રિયોના અંતર્મુખ થવાથી પ્રગટ થનારા શ્રી હરિ સરસ્વતી નદીથી ઘેરાયેલા બિંદુ સરોવર તીર્થ કે જ્યાં કદર્મ ઋષિ તપ કરી રહ્યા હતા માંથી પોતાના લોકમાં પધારી ગયા. ભગવાનના સિદ્ધ માર્ગ વૈકુંઠ માર્ગની બધા જ સિદ્ધેશ્વરો પ્રશંસા કરે છે. કદર્મજીના દેખતા તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા. તે સમયે ગરુડજીની પાંખોમાંથી સામવેદની જે આધારભૂત ઋચાઓ નીકળી રહી હતી તેમને તેઓ સાંભળતા જતા હતા. હે વિદુરજી, શ્રી હરિના સિધાવી ગયા પછી ભગવાન કદર્મ તેમના બતાવેલા સમયની પ્રતીક્ષા કરતા રહીને બિંદુ સરોવર પર જ રોકાઈ રહ્યા. હે વીર શ્રેષ્ઠ, આ બાજુ મનુ મહારાજ પણ મહારાણી શત્રુપા સાથે સુવર્ણ જડિત રથ પર સવાર થઈને તથા તે રથ પર પોતાની પુત્રીને પણ બેસાડીને પૃથ્વી પર વિચરણ કરતા કરતા જે દિવસ ભગવાને બતાવ્યો હતો તે જ દિવસે શાંતિપરાયણ મહર્ષિ કદર્મના તે આશ્રમે જઈ પહોંચ્યા. સરસ્વતીના જળથી ભરેલું આ બિંદુ સરોવર તે સ્થાન છે કે જ્યાં પોતાના શરણાગત ભક્ત કદર્મ પ્રત્યે ઉત્પન્ન થયેલી અત્યંત કરુણાથી વશીભૂત થયેલા ભગવાનના નેત્રોમાંથી આંસુઓના બિંદુ પડ્યા હતા. આ તીર્થ ઘણું પવિત્ર છે. તેનું જળ કલ્યાણમય અને અમૃત તુલ્ય મધુર છે તથા મહર્ષિઓ હંમેશા તેનું સેવન કરે છે. તે સમયે બિંદુ સરોવર પવિત્ર વૃક્ષો અને વેલીઓથી ઘેરાયેલું હતું કે જેમનામાં જાત જાતની બોલી બોલનારા પવિત્ર પશુ પક્ષીઓ રહેતા હતા. તે સ્થાન બધી જ ઋતુઓના ફળો અને ફૂલોથી સંપન્ન હતું અને સુંદર વનરાજી પણ તેની શોભા વધારતી હતી. ત્યાં ટોળે ટોળા મત પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. મત ભમરાઓ ઘુમરાઈ રહ્યા હતા. ઉન્મત્ત મયુરો પોતાના પીછા ફેલાવીને નટની જેમ નૃત્ય કરી રહ્યા હતા, અને મત કોકિલ કુહુ કુહુ કરીને જાણે કે એકબીજાને બોલાવી રહ્યા હતા. તે આશ્રમ કદંબ, ચંપક, અશોક, કરંજ, કણજી, બકુલ એટલે બોરસલ્લી, અસન, કુંદ, મદાર, કુટજ અને નવા નવા આમ્ર વૃક્ષોથી અલંકૃત હતો. ત્યાં કારંડવ, બતક, વગેરે જળ પર તરનારા પક્ષી હંસ, કુરર એટલે કોંચ, જળમરઘો, સારસ, ચક્રવાક અને ચકોર મધુર સ્વરે કલરવ કરી રહ્યા હતા. હરણ, સુવર, સાહુડી, નીલગાય, હાથી, લંગૂર, સિંહ, વાનર, નોળિયા, કસ્તુરી મૃગ વગેરે પશુઓથી પણ તે આશ્રમ ઘેરાયેલો હતો. આદિરાજ મહારાજ મનુએ પુત્રી સહિત તે ઉત્તમ તીર્થમાં પહોંચીને જોયું કે મુનિવર કદર્મ અગ્નિહોત્રથી પરવારીને બેઠેલા છે. ઘણા દિવસો સુધી ઉગ્ર તપસ્યા કરવાને કારણે તેઓ શરીરે ઘણા તેજસ્વી દેખાતા હતા તથા ભગવાનના સ્નેહપૂર્ણ નેત્ર કટાક્ષ દ્રષ્ટિના દર્શન કરવાથી અને તેમણે ઉચ્ચારેલા કર્ણામૃત સમા સુમધુર વચનો સાંભળવાથી આટલા દિવસો સુધી તપસ્યા કરવા છતાં પણ તેઓ ખાસ દુર્બળ થયેલા જણાતા ન હતા. તેમનું શરીર લાંબુ હતું, નેત્રો કમલદલ જેવા વિશાળ અને મનોહર હતા, માથા પર જટા શોભતી હતી અને કમરમાં ચીરવસ્ત્ર હતું. નજીકથી જોતા તેઓ સરાણ પર ચડિયા વગરના મહામૂલ્ય મણી જેવા મેલા જણાતા હતા. મહારાજ સ્વયંભૂ મનુને પોતાની કુટીરમાં આવીને પ્રણામ કરતા જોઈને તેમણે તેમને આશીર્વાદથી પ્રસન્ન કર્યા અને યથાયોગ્ય આતિથ્યથી તેમનો સ્વાગત સત્કાર કર્યો. તેમની પૂજા સ્વીકારીને જ્યારે મનુ સ્વસ્થ ચિત્તે આસન પર બેઠા ત્યારે મુનિવર કદર્મે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તેમને મધુર વાણીથી પ્રસન્ન કરતા આ પ્રમાણે કહ્યું, હે દેવ, તમે ભગવાન વિષ્ણુની પાલન શક્તિ રૂપે રાજા છો, તેથી તમારું હરવું ફરવું નિસંદેહપણે સજ્જનોના રક્ષણ માટે અને દુષ્ટોના સંહાર માટે જ હોય છે. તમે સાક્ષાત વિશુદ્ધ વિષ્ણુ સ્વરૂપ છો તથા ભિન્ન ભિન્ન કાર્યો માટે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ, વરુણ વગેરે રૂપ ધારણ કરો છો, તમને નમસ્કાર છે. તમે મણિજડિત જયદાયક રથ પર સવાર થઈને પોતાના પ્રચંડ ધનુષ્યનો ટંકાર કરતા રહીને તે રથના ગડગડાટથી જ પાપીઓને ભયભીત કરી મૂકો છો અને પોતાના સૈન્યના ચરણોથી રગદોળાયેલા ભૂમંડળને કંપાવતા કંપાવતા પોતાની તે વિશાળ સેનાને સાથે લઈને પૃથ્વી પર સૂર્યની જેમ વિચરણ કરો છો. જો તમે આમ ન કરો તો ચોર લૂંટારાઓ ભગવાને બનાવેલી વર્ણાશ્રમ ધર્મની મર્યાદાને તત્કાળ નષ્ટ કરી દે તથા વિષય લોલુપ નિરંકુશ મનુષ્યો થકી સર્વત્ર અધર્મ ફેલાઈ જાય. જો તમે સંસાર પરત્વે નિશ્ચિંત થઈ જાઓ તો આ લોક દુરાચાર્યના સકંજમમાં સપડાઈને નષ્ટ થઈ જાય. તેમ છતાં હે વીરશ્રેષ્ઠ, હું તમને પૂછું છું કે અત્યારે અહીં તમારું આગમન ક્યાં પ્રયોજનથી થયું છે? મારા માટે જે કોઈ આજ્ઞા હશે તેનું નિષ્કપટ ભાવે સહર્ષ સ્વીકારી લઈશ. ત્રીજા સ્કંધ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.